سورة نمبر 16 سورة النحل بسم الله الرحمن الرحيم شروع کرو چھو خوبج موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی اتا امر اللہ فلا تستعجلوه سبحانه وتعالى عما يشركون اے مکہ نا ناسکو اللہ نو حکم آوی چکیو چھے માટે તેના માટે ઉતાવળ કરો નહીં. જે વસ્તુઓને તેઓ અલ્લાહની શરીકને ભાગીદાર બનાવે છે તેનાથી તે પાક ને બલંદ છે. يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَى مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنْذِرُوا أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاتَّقُونَ મલાઈકાઓને પોતાના હુકમથી વહી આપી પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે તેના પર મોકલે છે એવો હુકમ આપીને કે લોકોને ચેતવણી આપો, આગાહ કરો કે મારા સિવાય બીજો કોઈ માબૂદ નથી, ઇબાદતને લાયક નથી, માટે મારાથી ડરતા રહો. خلق السماوات والأرض بالحق تعالى عما يشركون اللہ آسمانو تتھا جمین نے ساچا مقصد ماتے پیدا کریا چھے نے تیو جم نے شریک نے بھاگی دار بناوے چھے تیم نہ تھی تے گھنوج اونچو چھے خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين તેણે જ માણસને વીર્યના ટીપામાંથી મનીના ટીપામાંથી પેદા કર્યો. પછી એ જ માણસ અચાનક એકાએક ખુલ્લી રીતે ઝઘડાળું બની જાય છે. والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون અને જાનવરો પણ તેણે જ પેદા કર્યા છે કે તેમાં તમારા માટે ટાઢથી બચવાની વસ્તુઓ અને બીજા ઘણા લાભ છે અને તેમાંથી તમે કેટલાકોનું માંસ ખાઓ છો પણ ولكم فيها جمال حين تريحون وحين تسرحون અને તેઓમાં તમારા માટે જ્યારે સવાર સાંજ તેમને ચરાવવા લાવ લઈ જા કરો છો ત્યારે શોભા પણ છે. وتحمل أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم لرؤوف رحيم અને એ જાનવરો તમારા વજનદાર બોજા તે શહેરો સુધી લાદીને માથે લઈને લઈ જાય છે કે જ્યાં સુધી તમે સખત હાડ મારીને તકલીફ સહન કર્યા વગર પહોંચી જ શકો નહીં. બેશક તમારો પાલનહાર ખૂબ જ માયાળુ ને દયાળુ છે. والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون ને તેણે જ ઘોડા તથા ખચ્ચર તથા ગધેડા પેદા કર્યા છે કે તમે તેમના પર સવાર થાઓ અને જે તમારી શોભા પણ બને ને વળી બીજી એવી વસ્તુઓ પેદા કરે છે કે જેની તમને જાણ પણ નથી. وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم اجمعين અને આસાન રસ્તો દેખાડવો અલ્લાહના માથે છે ને તેમાંથી જ કેટલાક રસ્તા વાંકા ચૂકા છે અને અગર તે ચાહે તો તમો સર્વેને સહેલો રસ્તો દેખાડી દે. અલ્લાહ એ જ છે કે જેણે તમારા માટે આસમાન પરથી પાણી ઉતાર્યું, તેમાંથી તમે પીવો છો ને તેમાંથી ઝાડો પણ સેરાપ થાય છે, પીવે છે, જેમાં તમે તમારા જાનવરો ચરાવો છો. ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في ذلك لآية لقوم يتفكرون. વળી એ જ પાણી થકી તે તમારા માટે ખેતી પેદા કરે છે ને ઝૈતુન તથા ખજૂરના ઝાડ ને દ્રાક્ષ તથા દરેક રીતના દરેક તરહના ફળ ફ્રૂટ પણ બેશક વિચારને ચિંતન કરનારાઓ માટે તેમાં એક નિશાની હાજર છે. وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَعْقِلُونَ. અને તેણે રાત તથા દિવસને તેમજ સૂરજ તથા ચાંદને તમારા કામે વળગાડી દીધા છે અને બધા સિતારાઓ પણ તેના જ હુકમથી તમારે આધીનને તાબે કરી દેવામાં આવ્યા છે. બેશક અક્કલવાળાઓ માટે તેમાં પણ ઘણી એ નિશાનીઓ હાજર છે. અને તેણે જમીનમાં તમારા લાભ માટે તમારા ફાયદા માટે જે કાંઈ પેદા કર્યું છે તે રંગબેરંગી છે. બેશક યાદ રાખનારાઓ માટે તેમાં પણ નિશાની મોજૂદ છે, હાજર છે. وَهُوَ الَّذِي سَخَّرَ الْبَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى الْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا مِنْ فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ. અને અલ્લાહ એ જ છે જેણે દરિયાને તમારા તાબામાં કરી દીધો છે કે જેથી તમે તેમાંથી તાજુ તાજુ ગોશ્ત ખાઓ, યાની કે માછલાનું તાજુ તાજુ ગોશ્ત ખાઓ, તેમજ તેમાંથી પહેરવા માટે ઘરેણાની વસ્તુઓ કાઢો. અને તું જુએ છે કે વહાણો તે દરિયાના પાણીને કાપતા ચાલ્યા જાય છે અને તેમને તમારે તાબે કરી દેવાનો મકસદ એ છે કે તમે તેની મહેરબાની હાસિલ કરો, તેની રોજી મેળવતા રહો, અને એ માટે કે તમે તેનો આભાર ને શુકર માનતા રહો. અને જમીનમાં તેણે મોટા મોટા પહાડ કાયમ કરી દીધા છે કે જેથી જમીન તમને લઈને કોઈ તરફ ઢળી ન જાય, અને તેમાં નદીઓ તથા રસ્તાઓ પણ બનાવ્યા છે કે જેથી તમે સીધો રસ્તો મેળવી શકો. અને મુસાફરો માટે બીજી અનેક નિશાનીઓ નક્કી કરી દીધી છે અને સિતારાઓ થકી અંધારી રાતમાં તેઓ સાચો રસ્તો મેળવે છે. أفمن يخلق كمن لا يخلق أفلا تذكرون. શું તે કે જે સર્વ કાંઈ પેદા કરે છે તે તેના જેવો છે કે જે કાંઈ પણ પેદા કરી શકતો નથી? શું તમે એટલું પણ સમજતા નથી? અને અગર જો તમે અલ્લાહની બક્ષિશો ને નેમતોની ગણતરી કરવા જશો તો તેની ગણતરીને શુમાર હરગિજ કરી શકશો નહીં. બેશક અલ્લાહ મહાન બક્ષિશવાળો ક્ષમાવાન ને દયાળુ છે. અને તમે જે કાંઈ સંતાડો છો તથા જે કાંઈ જાહેર કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે, વાકેફ છે. અને અલ્લાહના સિવાય જેમને તેઓ બોલાવે છે તે એક તણખલા જેવી નાની એવી વસ્તુ પણ પેદા કરી શકતા નથી, બલકે તેઓ પોતે પેદા કરવામાં આવેલા છે. મુર્દા છે, તેઓ જીવતા નથી ને તેમને એટલું એ ભાન નથી કે તેઓ પાછા ક્યારે ઉઠાડવામાં આવશે. ઇલાહુકુમ ઇલાહું વાહિદ فالذين لا يؤمنون بالآخرة قلوبهم منكرة وهم مستكبرون. તમારો માબૂદ એક જ માબૂદ છે, માટે જે લોકો આખરત પર વિશ્વાસ નથી રાખતા તેમના દિલો માનવાને ના પાડે છે, યાની કે તેમના દિલો આ નર્યું સત્ય પણ માનવાને ના પાડે છે ને તેઓ અભિમાની જ રહે છે, ઘમંડી જ રહે છે. લા જરમ અન્નલ્લાહ યઅલમુ મા યુસિરૂન વમા યુઅલિનૂન ઇન્નહુ લા યુહિબ્બુલ મુસ્તકબિરીન. એમાં તો શંકા નથી કે તેઓ જે કાંઈ સંતાડે છે તથા જે કાંઈ જાહેર કરે છે તે બધું અલ્લાહ જાણે છે. અલબત્ત તે અભિમાની ને ઘમંડીઓને દોષ નથી રાખતો. અને જ્યારે તેમને આ કહેવામાં આવે છે કે તમારા પાલનહારે શું ઉતાર્યું છે, શું નાઝિલ કર્યું છે, ત્યારે કહી દે છે કે આ તો આગલાઓની કિસ્સા ને કહાણીઓ છે. لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُمْ بِغَيْرِ عِلْمٍ أَلَا سَاءَ مَا يَزِرُونَ. નતીજોને રિઝલ્ટ એ આવશે કે કયામતના દિવસે તેમને પોતાના પૂરેપૂરા બોજા, પૂરેપૂરા ભાર અને એનાથી વધારે પણ જેમને તેઓએ વગર સમજે ગુમરાહ કર્યા છે, ભટકાવ્યા છે, તેમના બોજામાંથી પણ કાંઈક ભાગ ઊંચકવો પડશે. ખબરદાર રહો, તેઓ જે બોજો ઉપાડશે, જે ભાર ઉપાડશે તે ચોક્કસ જ ઘણો ખરાબ હશે. قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم السقف من فوقهم وأتاهم العذاب من حيث لا يشعرون. જેઓ તેમની પહેલા હતા તેઓ પણ ચાલબાજીઓ ને રમત તો ચાલતા હતા, પછી અલ્લાહે તેમના જડ મૂળ માંથી ઉખેડી નાખ્યા. પછી તેમના ઉપરથી છાપરૂ તૂટી પડ્યું અને તેમના પર એવી જગ્યાએથી સજા આવી પડી કે જેનું તેમને ભાન પણ ન હતું. القيامة يخزيهم ويقول أين شركائي الذين كنتم تشاقون فيهم قال الذين أوتوا العلم إن الخزي اليوم والسوء على الكافرين. પછી કયામતના દિવસે પણ અલ્લાહ તેમને ફજેદ કરશે ને કહેશે કે કહો, હવે મારા તે શરીકોને ભાગીદાર ક્યાં છે કે જેમના કારણે તમે ઈમાનદાર સાથે દુશ્મની કર્યા કરતા હતા. ત્યારે જેમને ઇલ્મ આપવામાં આવ્યું હશે તેઓ કહેશે કે બેશક આજના દિવસની ફજેતી તથા બુરાઈ આ હક અને સત્યનો ઇનકાર કરનારાઓ ઉપર પડશે. الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ فَأَلْقَوُا السَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوءٍ بَلَى إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ. કે જેમનો અંત મલાયકા એવી હાલતમાં લાવે છે કે તેઓ પંડે ખુદ જ પોતાના જીવ ઉપર જુલ્મ તોડ્યો હોય, પછી મોતને જોતા જ હતાશ ને નિરાશ થઈ હથિયાર હેઠા મૂકી દઈને કહેશે કે અમે તો કોઈ ખરાબ કામ કરતા જ ન હતા. કહેવામાં આવશે, અલબત્ત તમે જે કાંઈ કર્યા કરતા હતા તેનાથી અલ્લાહ સારી રીતે માહિતગાર છે, જાણકાર છે. فادخلوا أبواب جهنم خالدين فيها فلبئس مثوى المتكبرين. માટે તમે જહન્નમના દરવાજાઓમાં દાખલ થાઓ, તેમાં જ તમે હંમેશ માટે રહેશો. માટે સાચે જ અભિમાનીઓનું જગ્યા, તકબ્બુર કરનારાઓનું રહેઠાણ ખૂબ જ ખરાબ છે. وَقِيلَ لِلَّذِينَ اتَّقَوْا مَاذَا أَنزَلَ رَبُّكُمْ قَالُوا خَيْرًا لِلَّذِينَ أَحْسَنُوا فِي هَذِهِ الدُّنْيَا حَسَنَةً وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ وَلَنِعْمَ دَارُ الْمُتَّقِينَ. અને જે લોકોએ તકવા અપનાવ્યો છે, પરહેજગારી કરી છે, તેમને કહેવામાં આવશે કે તમારા પાલનહારે આ શું ઉતાર્યું છે, ત્યારે તેઓ કહેશે કે ભલાઈ સારપ ઉતારી છે. જેઓ નેકી કરે છે તેમના માટે આ દુનિયામાં પણ ભલાઈ છે અને સાચે જ આખેરતનું ઘર તો એ કરતાંય વધુ સારું છે. અને સાચે જ મુત્તકીઓનું ઘર, પરહેજગારોનું ઘર ઉત્તમ છે. જન્નતુ અદની યદખુલુનહા તજરી મિન તહતિહા અલ-અનહાર લહુમ ફીહા મા યશાઉન કઝાલિક યજઝિલ્લાહુ અલ-મુત્તકીન. યાની કે હંમેશના બગીચા છે જેમાં તેઓ દાખલ થઈ જશે, જેમની નીચે નદીઓ વહેતી હશે ને તેમાં તેઓ જે કાંઈ ચાહશે તે બધું તેમને મળશે. પરહેજગારોને મુત્તકીઓને અલ્લાહ એવી જ રીતે બદલો આપે છે. الذين تتوفاهم الملائكة طيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون. કે જેમનો અંત મલાઈકાઓ એવી હાલતમાં આણ્યો હશે કે તેઓ પાક સાફ હશે, નાસ્તિકપણાની નાપાકીથી પાક સાફ હશે. મલાઈકાઓ તેમને આ કહેતા હશે કે સલામુન અલૈકુમ, તમારા પર શાંતિ થાય. જે અમલ તમે કર્યા કરતા હતા, જે સારા અમલો તમે બજાવ્યા હતા, તેના બદલામાં તમે જન્નતમાં દાખલ થઈ જાઓ. هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل الذين من قبلهم وما ظلمهم الله ولكن كانوا أنفسهم يظلمون. أي رسول شو آلوكو إني وار جوه چه كي ملائكة تمني پاسه સામસામા આવી પહોંચે અથવા તારા પાલનહારની સજાનો હુકમ આવી પહોંચે. જેઓ તેમની પહેલા હતા તેમણે પણ એમ જ કર્યું હતું, ને અલ્લાહે તેમના પર કાંઈ જ જુલ્મ કર્યો ન હતો, પણ તેઓ ખુદ પંડે પોતે જ પોતાના જીવ પર, પોતાના નફ્સ પર જુલ્મ કર્યો હતો. فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون. જેથી તેમના કામોના, તેમના અમલોના માઠા ને ખરાબ નતીજા પરિણામ તેમને મળ્યા, ને જે વસ્તુઓની તેઓ મશ્કરી ઉડાડ્યા કરતા હતા તેણે જ તેમને ઘેરી લીધા. وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء نحن ولا آباؤنا ولا حرمنا من دونه من شيء كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين. ને જે લોકો શિર્ક કરે છે, અલ્લાહની જાતમાં ભાગીદાર ગણાવે છે, મૂર્તિ પૂજા કરે છે, તેઓ કહે છે કે અગર અલ્લાહ ચાહતે તો અમે તેના સિવાય બીજી વસ્તુની ઇબાદતને પૂજા કરતે નહીં, ન અમે અને ન અમારા બાપ દાદા અને ન તેના હુકમ સિવાય અમે કોઈ વસ્તુને હરામ ગણાવતે. એવું જ તેમણે પણ કહ્યું હતું કે જેઓ તેમની પહેલા હતા. તો શું રસૂલોને માથે અમારો ખુલ્લો સંદેશો પહોંચાડી દેવા સિવાય કોઈ બીજી જવાબદારી પણ છે? وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ فَمِنْهُمْ مَنْ هَدَى اللَّهُ وَمِنْهُمْ مَنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ. અને સાચે જ અમોએ દરેક ઉમ્મતમાં આ સંદેશા સાથે એક એક રસૂલ મોકલ્યા હતા કે અલ્લાહની ઇબાદત કરો ને જૂઠા માબૂદોને છોડી દો. પછી તેઓમાંથી કેટલાકોને અલ્લાહે હિદાયત અતા કરી, સાચો રસ્તો દેખાડ્યો, ને કેટલાકો ગુમરાહીને લાયક થયા. માટે તમે જમીનમાં હરોફરો, પછી ધ્યાનથી જુઓ કે રસૂલોને જૂઠલાવનારાઓનો કેવો નતીજો આવ્યો. تحرص على هداهم فإن الله لا يهدي من يضل وما لهم من ناصرين. اے رسول اگر تم તેમને સાચા રસ્તે લાવવાને ઉમંગને આતુર હોય તો પણ બેશક અલ્લાહ જેનાથી હિદાયતની ઉત્તેજનાને પ્રેરણા ખૂંચવી લે છે તેને સાચો રસ્તો લઈ જતો નથી, અને ન તેમનો કોઈ મદદગાર થાય છે. وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَا يَبْعَثُ اللَّهُ مَنْ يَمُوتُ بَلَى وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ. તેઓ અલ્લાહની સખતમાં સખત કસમ ખાઈને કહે છે કે જે મરી જશે તેને અલ્લાહ હરગીઝ કોઈ કાળે ઉઠાવશે નહીં, અલબત્ત ઉઠાડશે આ તેનો વાયદો સાચો છે ને તે પૂરો કરવો તેના માટે જરૂરી છે, પણ ઘણા લોકો જાણતા નથી. ليبين لهم الذي يختلفون فيه وليعلم الذين كفروا أنهم كانوا كاذبين. موت بعد جیوتا કરવાનો મકસદ એ છે કે જે સજાના વિશે તેઓ વિરુદ્ધતા કર્યા કરતા હતા તેમને તે પ્રત્યક્ષ તેમની સામસામે કરી દેખાડે, અને જેઓ ઇનકાર કરનારા છે કુફ્ર કરે છે તેઓ આ જાણી લે કે બેશક તેઓ પંડિત ખુદ જૂઠા હતા. انما قولنا لشيء اذا اردناه ان نقول له كن فيكون. જ્યારે અમે કોઈ વસ્તુ પેદા કરવાનો ઈરાદો કરીએ છીએ તો તેના માટે અમારું આટલું કહેવું પૂરતું છે, કાફી થઈ જાય છે કે થઈ જા, જેથી તે તત્કાળ થઈ જાય છે. યાની કે જ્યારે આવું છે તો પછી મુર્દાઓને જીવતા કરવામાં શું વાંધો છે, કેમ ન કરી શકીએ. والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة ولأجر الآخرة أكبر لو كانوا يعلمون. ને તે લોકો કે જેમણે તેમના પર ઝુલ્મ કરવામાં આવ્યા બાદ અલ્લાહની રાહમાં હિજરત કરી, અલ્લાહના માટે પોતાનું ઘર છોડ્યું બીજે ગયા, તેમને અમે દુનિયામાં ચોક્કસ જ સારી જગ્યા રહેવા માટે આપીશું, અને આખેરતનો બદલો પરલોકનો બદલો તો ઘણો મોટો હશે જો તેઓ સમજી શકતા હોય તો. જે લોકો સબ્ર કરે છે, ધીરજ રાખે છે ને જેઓ પોતાના પાલનહાર પર ભરોસો રાખે છે તેમના માટે જ એ બદલો છે. وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ. اے رسول, તારી પહેલા પણ અમોએ માણસોને જ રસૂલ બનાવી મોકલ્યા હતા, જેમની તરફ અમે વહી કર્યા કરતા હતા, માટે તેમને કહે કે અગર તમે નથી જાણતા તો આગલા આસમાની કિતાબોનું રટણ કરનારાઓને પૂછી જુઓ. આગલા રસૂલોને પણ અમોએ ખુલ્લી દલીલો તથા કિતાબો સાથે મોકલ્યા હતા, ને તેવી જ દલીલો સાથે તારા ઉપર પણ આ કુરાને મજીદ ઉતાર્યું છે, એ માટે કે જે તેમની તરફ ઉતારવામાં આવ્યું છે તે તેમને તું સાફ કરીને જણાવી દે, કે જેથી તેઓ વિચારને ચિંતન કરે. أَفَأَمِنَ الَّذِينَ مَكَرُوا السَّيِّئَاتِ أَنْ يَخْسِفَ اللَّهُ بِهِمُ الْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ. જેઓ ભૂંડી ચાલ ચાલે છે તેઓ શું આ વાતથી ચિંતા વગરના થઈ ગયા છે કે અલ્લાહ તેમને જમીનમાં ધસાવી નહીં દે, જમીનમાં ઘૂસાવી નહીં દે, અથવા તેમના પર એવી જગ્યાએથી સજા આવી પડે કે જેનું તેમને ભાન પણ ન હોય. અથવા તેમની મુસાફરીમાં આવજા દરમિયાન તેમને પકડી પાડે તો તેઓ તે આફતને મુદ્દલ ટાળી ન શકે. أو يأخذهم على تخوف فإن ربكم لرؤوف رحيم. અથવા તેમને ડરની હાલતમાં પકડી પાડે, પણ બેશક તમારો પાલનહાર મહાન મહેરબાન ને મહા દયાળુ છે. أَوَلَمْ يَرَوْا إِلَى مَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِينِ وَالشَّمَائِلِ سُجَّدًا لِلَّهِ وَهُمْ دَاخِرُونَ. શું આ લોકો અલ્લાહે પેદા કરેલી દરેક વસ્તુ તરફ ધ્યાનથી જોતા નથી કે જેના પડછાયા કેવી રીતે જમણી તથા ડાબી બાજુએ નમી જઈને અલ્લાહને સજદો કરતા રહે છે, ને તેમ કરી તે વસ્તુઓ પોતાનો વિનય, પોતાની નમ્રતા, નરમાશ જાહેર કરે છે. وَلِلَّهِ يَسْجُدُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مِنْ دَابَّةٍ وَالْمَلَائِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ. ને આસમાનો તથા જમીનમાં જે જે જાનવરો છે તે અને મલાઇકાઓ, ફરિશ્તાઓ પણ અલ્લાહને જ સજદો કરે છે, ને તેઓ મુદ્દલ અભિમાન ને ઘમંડ કરતા નથી.